वाल्मीकि रामायण किष्किंधा कांड 45मो सर्ग। विभिन्न दिशाओमां जई रहेला वानरोए सुग्रीवने पोताना उत्साहसूचक वचनो कहेवा। त्यार पछी वानर शिरोमणि राजा सुग्रीव बीजा बधा वानरोने बोलावीने श्रीरामचंद्रजीना कार्यनी सिद्धि माटे ए बधाने कहेवा लाग्या। कपिवरो, जेवुं मैं कह्युं छे એ પ્રમાણે તમે બધા શ્રેષ્ઠ વાનરોએ આ જગતમાં સીતાની શોધ કરવી જોઈએ। સ્વામીનીએ કઠોર આજ્ઞાને સારી પેઠે સમજીને એ બધા શ્રેષ્ઠ વાનરોએ તીડના ટોળાની જેમ પૃથ્વીને આચ્છાદિત કરીને ત્યાંથી પ્રસ્થાન કર્યું। શ્રીરામચંદ્રજી લક્ષ્મણની સાથે એ પ્રસ્ત્રવણગીરી પર જ રોકાઈ ગયા અને સીતાના સમાચાર લાવવા માટે જે એક મહિનાનો અવધિ નક્કી કરવામાં આવ્યો હતો એની પ્રતીક્ષા કરવા લાગ્યા। એ સમયે વીર વાનર સતબલીએ ગિરિરાજ હિમાલયથી ઘેરાયેલી રમણીય ઉત્તર દિશા તરફ શીઘ્રતાપૂર્વક પ્રસ્થાન કર્યું। વાનર યુદ્ધપતિ વિનત પૂર્વ દિશા તરફ ગયા। કપિઓના અધિપતિ પવનકુમાર હનુમાનજીએ તાર અને અંગદ વગેરે સાથે અગસ્ત્ય મુનિએ સેવેલી દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કર્યું તથા વાનરેશ્વર કપિશ્રેષ્ઠ સુષેણ વરુણ દ્વારા સુરક્ષિત ઘોર પશ્ચિમ દિશાની યાત્રા કરી। વાનરોના સ્વામી વીર રાજા સુગ્રીવ સંપૂર્ણ દિશાઓમાં યથાયોગ્ય વાનરોને મોકલીને બહુ સુખી થયા અને અંતરમાં હર્ષનો અનુભવ કરવા લાગ્યા। આ રીતે રાજાની આજ્ઞા મળતા સઘળા વાનર યુદ્ધપતિઓ ખૂબ ઉતાવળથી પોતપોતાની દિશામાં ચાલી નીકળ્યા। એ સઘળા મહાબળી વાનરો અને એમના યુદ્ધપતિઓ પોતાના રાજા દ્વારા આ રીતે પ્રેરિત થઈને જાત જાતના અવાજ કરતા, ઊંચા અવાજે ગર્જના કરતા, ત્રાળ પાડતા, કિલકિલાટ કરતા, દોડતા અને ઘોંઘાટ કરતા કહેવા લાગ્યા, રાજન, અમે સીતાને સાથે લઈ આવીશું અને રાવણનો વધ કરી નાખશું। તેમનો પ્રત્યેક વાનર આ રીતે કહેતો હતો। યુદ્ધમાં જો રાવણ મારી સામે આવી જાય તો હું એકલો જ એને મારી નાખીશ। ત્યાર પછી એની આખી સેનાને ઘમરોળી કષ્ટ અને ભયથી ધ્રુજતા સીતાજીને એકદમ અહીં ઉઠાવી લાવીશ। તમે સૌ અહીં જ રોકાઈ જાઓ, હું એકલો પાતાળમાંથી પણ જનક કિશોરીને લઈ આવીશ, વૃક્ષોને ઉખાડી નાખીશ, પર્વતોના ટુકડા ટુકડા કરી નાખીશ, પૃથ્વીને ચીરી નાખીશ અને સમુદ્રને પણ વિશુદ્ધ કરી નાખીશ। હું 100 યોજન સુધી કૂદી શકું છું એમાં શંકા નથી, હું 100 યોજનથી પણ વધારે દૂર સુધી જઈ શકું છું। પૃથ્વી, સમુદ્ર, પર્વત, વન અને પાતાળમાં પણ મારી ગતિ રોકાઈ શકતી નથી। આ રીતે ત્યાં વાનરરાજ સુગ્રીવ સાથે બળના ઘમંડમાં ભરેલા વાનરો એ સમયે એક એક કરીને આવતાને એમની આગળ આવી વાતો કહેતા હતા। આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 45મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।